શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 22મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પંચાળા ગામથી પશ્ચિમ દિશામાં ખાખરાના વનમાં હેમંતસિંહ રાજાએ સંતોના નિવાસ માટે શોભાયમાન પર્ણશાળાઓ બનાવી હતી. તેમાં સંવત 1877ના ફાગણવદ પાપમોચની એકાદશીની રાત્રિએ ભગવાન શ્રીહરિ પોતાના કેટલાક પાર્ષદોને સાથે લઈને ત્યાં પધાર્યા. તે પાર્ષદોમાં ગઢપુરના ઉત્તમ રાજા, બોટાદના સોમલાખાચર, ભાઈ અનુપસિંહની સાથે હેમંતસિંહ રાજા, મુકુંદ બ્રહ્મચારી અને રતનજી આદિ સર્વે પાર્ષદોની સાથે શ્રીહરિએ ઝૂંપડીઓના આંગણામાં તાલિકાઓનો ધ્વનિ કરતા કરતા ઘણા સંતો સાથે મળી મંડલાકારે ભ્રમણ કરી ગીતોનું ગાન કરતા જાગરણ કરી રહ્યા હતા તેમને નિહાળ્યા. હે રાજન, પોતાની ઝૂંપડીએ પધારેલા શ્રીહરિના દર્શન થતા સર્વે સંતોએ દોડીને સન્મુખ જઈ નમસ્કાર કર્યા ને અતિશય રાજી થઈ તત્કાળ વડની સમીપમાં ઉત્તમ સિંહાસન સ્થાપિત કર્યું. તે ઉપર શ્રીહરિ વિરાજમાન થયા. પછી શ્રીહરિની આજ્ઞાથી સર્વે ફરી સિંહાસનની ફરતે મંડલાકારે પરિભ્રમણ કરી રાસ રમવા લાગ્યા અને શ્રીહરિના મુખારવિંદનું દર્શન કરતા કરતા ગીતોનું ગાન કરવા લાગ્યા. સ્વાભાવિકપણે મંદ મંદ મુખહાસ કરતા શ્રીહરિને સંતો અનેક પ્રકારના પદોનું ગાન કરી હાસ્ય ઉપજાવી રહ્યા હતા. તેવામાં અર્ધરાત્રિનો સમય પસાર થઈ ગયો. હે રાજન, તે સમયે પરિશ્રમ પામેલા સર્વે સંતો પ્રસન્ન મુખે વિરાજી રહેલા શ્રીહરિનું અતિશય પ્રેમથી દર્શન કરતા સ્થિર આસને શ્રીહરિની સન્મુખ બેઠા. તે સમયે અચાનક સર્વે સંતો તથા પાર્ષદો પણ શ્રીહરિના દિવ્ય સંકલ્પથી એક સાથે ઉદય પામેલા કોટી કોટી સૂર્યની સમાન તથા ચંદ્રમાની સમાન અતિશય ઉજ્જવલ મહાતેજનું દર્શન કરવા લાગ્યા. તે તેજથી સર્વે સંતો, પૃથ્વી, આકાશ તથા આઠે દિશાઓ અતિશય શ્વેત તેજોમય બની ગઈ. તે તેજને વિશે દર્શનીય દિવ્ય સ્વરૂપે પોતાના સ્વામી શ્રી નારાયણ મુનિ ભગવાનનું સર્વે દર્શન કરવા લાગ્યા. હે રાજન, તે તેજની મધ્યે શ્રીહરિ દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન હતા. નવીન મેઘની સમાન શ્યામ સુંદર વર્ણમાં શોભી રહ્યા હતા. ચંદ્રમાના કોટી કોટી કિરણોની સમાન આહ્લાદક જણાતા હતા. સુંદર, દિવ્ય, પીતાંબર આદિ સર્વે આભૂષણો ધારણ કર્યા હતા. સુગંધિમાન ચંદનની અર્ચા કરી હતી. પુષ્પોના હાર તથા તોરાઓથી શોભી રહ્યા હતા. શોભાયમાન ભ્રકુટીરૂપી વેલ, દીપશિખા જેવી અણિયાળી નાસિકા, લાલ કમળના પત્રની સમાન વિશાળ બંને નેત્રો અને પાકેલા ઘીલોડાની સમાન અધરોષ્ઠ અત્યંત શોભી રહ્યા હતા. હસ્તો મુખારવિંદ અને મોતીઓની સમાન દાંતની પંક્તિઓ શોભી રહી હતી. હાથમાં મનોહર મુરલી ધારણ કરીને મધુર સ્વરે વગાડતા હતા. કંઠમાં કૌસ્તુભમણિ તેમજ શોભાયમાન વનમાળા ધારણ કરી હતી. વિશાળ હૃદયમાં પ્રકાશિત શ્રીવત્સનું ચિહ્ન ધારણ કર્યું હતું. મસ્તક ઉપર શોભાયમાન રત્નજડિત સુવર્ણનો મુગટ ધારણ કર્યો હતો. બંને કાનમાં ઉલ્લાસ પામતા મકરાકાર કુંડળ ધારણ કર્યા હતા. ચંદ્રમાની કાંતિ સમાન નખમણીની પંક્તિઓથી શોભી રહ્યા હતા. શ્રીદામ, વિશ્વકસેન આદિ પાર્ષદવરિયો રાજાધિરાજના ચિહ્નોથી તેમજ છત્ર, વીંજણો, ચામર આદિથી સેવા કરી રહ્યા હતા. હે રાજન, સંતોએ આવી અનુપમ દિવ્ય શોભાયે યુક્ત વિરાજમાન શ્રી નારાયણ મુનિની ડાબે પડખે હાથમાં પદ્મ ધારણ કરી રહેલા લક્ષ્મીના પણ દિવ્ય દર્શન કર્યા. તેમણે કસુંબલ રંગથી રંગેલા ચળકતા વસ્ત્રો ધારણ કર્યા હતા, શરીરે ગૌરવર્ણવાળા અને સર્વ આભૂષણોથી સુશોભિત હતા, પારિજાતના પુષ્પોમાંથી ગૂંથેલી વેણી કેશમાં ધારણ કરી હતી, સૈથામાં સિંદૂર પૂરી અતિશય દિવ્ય આભૂષણ ધારણ કર્યું હતું, શરદ પૂર્ણિમાના ચંદ્રમાની સમાન સુંદર મુખારવિંદ અને ઉપડતા સ્તનથી અતિશય શોભી રહ્યા હતા, સુંદર નાસિકા અને દાડમના બીજ સમાન દંતપંક્તિ, ભ્રકુટીની લતા અને સુંદર વિશાળ નેત્રોથી તે શોભી રહ્યા હતા, રત્નજડિત સાંકળા અને ઝણકાર કરતા ઝાંઝર બંને ચરણકમળને અલંકૃત કરી રહ્યા હતા, વિલસતા વિશાળ ભાલમાં દિવ્ય કુમકુમની પત્રિકા ધારણ કરી હતી, સુંદર ગાલ શોભી રહ્યા હતા, વક્ષસ્થળને શોભાવી રહેલા સુંદર આભૂષણો કંઠમાં ધારણ કર્યા હતા, પોતાના પતિ શ્રી નારાયણ ભગવાનના મુખકમળની સામે સ્થિર દ્રષ્ટિ કરીને ઊભા હતા અને હાથમાં રત્નજડિત નાના દંડવાળા ચામરને ધારણ કરી અતિશય પ્રીતિપૂર્વક પોતાના પતિ ભગવાન શ્રીહરિને ઢોળી રહ્યા હતા. આવા પ્રકારની શોભાએ યુક્ત લક્ષ્મીજીના દર્શન કરી સંતોએ ડાબા પડખે એવી જ સમસ્ત પ્રકારની શોભાએ યુક્ત રાધિકાજીના પણ દર્શન કર્યા. હે રાજન, પછી સંતોએ શ્રીહરિના જમણા ભાગમાં અતિશય પ્રકાશયુક્ત શ્વેત અંગવાળા અને શ્વેત વસ્ત્રોને ધારી રહેલા તેમજ દિવ્ય અલંકારો ધારણ કરવાથી અતિશોભી રહેલા શ્રીહરિના પિતા ધર્મદેવના પણ દર્શન કર્યા. પછી સંતોએ ધર્મપિતાની ડાબે પડખે દિવ્ય આકૃતિવાળા, સુવર્ણની સમાન ઉજ્જવળ ગૌર શરીરવાળા, દિવ્યાભૂષણોને ધારી રહેલા ભગવાન શ્રીહરિના માતા એવા ભક્તિદેવીના દર્શન કર્યા, તેમજ દિવ્ય શરીરવાળી, દિવ્ય અલંકારો અને વસ્ત્રોને ધારી રહેલી શ્રદ્ધા આદિક ધર્મની અન્ય 12 પત્નીઓ તથા દિવ્ય શરીરધારી શુભ આદિ સર્વે પુત્રોના પણ દર્શન કર્યા. પછી સર્વે સંતો ભગવાન શ્રીહરિ અને ધર્મદેવ આદિ સર્વેને અતિશય મુદિત મને પ્રણામ કરી રોમાંચિત ગાત્રવાળા થઈ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે પ્રભુ, શ્રીકૃષ્ણ એવા તમને નમસ્કાર, વાસુદેવ એવા તમને નમસ્કાર, નારાયણ મુનિ એવા તમને નમસ્કાર, ધર્મપુત્ર એવા તમને નમસ્કાર, સર્વના સ્વામી એવા તમને નમસ્કાર. હે ભગવાન, અમને પૂર્વે પણ તમારા આવા દિવ્ય સ્વરૂપના દર્શન થયા છે, તેથી અમે તમને પહેલેથી જ ભગવાન જાણીએ છીએ. જે અમારા સ્વામી ભગવાન શ્રીહરિ છો, એ જ તમે રાધા રમા આદિ શક્તિઓએ યુક્ત શ્રીકૃષ્ણ ભગવાન છો. પરંતુ હે સ્વામીન, તમારી જમણી બાજુ આ દિવ્ય દેહધારી દેવો તથા દેવીઓ છે, તેને અમે જાણતા નથી, એ અમારા મનને આનંદ ઉપજાવતા કોણ છે? હે રાજન, આવા પ્રકારનું સંતોનું વચન સાંભળી સકલ ઐશ્વર્ય સંપન્ન દિવ્યાકૃતિ ભગવાન શ્રીહરિ તેઓને કહેવા લાગ્યા કે હે સંતો, આ સાક્ષાત મારા પિતાજી ધર્મદેવ છે અને આ તેમના પત્ની મારી માતા ભક્તિદેવી છે. હે નિર્દોષ સંતો, આ શ્રદ્ધા, મૈત્રી આદિ 12 ધર્મપત્ની એવી મારી માતાઓ છે. આ શુભ, પ્રસાદ વગેરે એ શ્રદ્ધા, મૈત્રી આદિના પુત્રો એ મારા ભાઈઓ છે. આ પિતા ધર્મદેવ આદિ અત્યારે જેવા મારી સમીપે જુઓ છો, તેવા સર્વદા મારી સમીપે જ દિવ્ય દેહે રહે છે. આવું મારું દર્શન સર્વેને માટે અતિશય દુર્લભ છે. હે સંતો, જે મારા એકાંતિક ભક્તો છે, તેમને જ ક્યારેક મારી ઈચ્છાથી કે તેઓની ઈચ્છાથી દર્શન થાય છે. એકાંતિક ભાવરહિતના ભક્તોને તો તેઓની ઈચ્છાથી પણ દર્શન થતું નથી. એ સમયે માત્ર મારી ઈચ્છા હોય તો જ એકાંતિક ભાવ વિનાનાને આવા દર્શન થાય છે. હે સંતો, તમોએ અત્યારે જાગરણે યુક્ત પાકું એકાદશી વ્રત કર્યું અને તમે એકાંતિક ધર્મોનું યથાર્થ પાલન કરો છો, એથી જ હું આ ધર્મદેવ આદિકની સાથે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો ને તમને આવું દિવ્ય દર્શન આપ્યું માટે તમે સૌ મારી પાસેથી અને પિતા ધર્મદેવ આદિ પરિવાર પાસેથી ઈચ્છિત વરદાન માગો. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ વરદાન માગવાની પ્રેરણા કરી ત્યારે સર્વે મહર્ષિ સંતો ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કરી પોતાને મનોવાંછિત વરદાન માગવા લાગ્યા કે હે ભગવાન, જો તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો અમને એ વરદાન આપો કે મનુષ્ય સ્વરૂપમાં રહેલા તમારા અનેક પ્રકારના મનુષ્ય ચરિત્રોમાં અમને ક્યારેય પણ મોહ ન થાય. હે ઈશ્વર, અત્યારે અમને તમારા વિશે જેવો દિવ્ય ભાવ છે તેવો ને તેવો તમારા આ સ્વીકાર કરેલા મનુષ્ય ભાવમાં પણ નિરંતર દિવ્ય ભાવ રહે. બીજું કે અમોને તમારે વિશે આ લક્ષ્મીજીના જેવી એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થાય, આ બે વરદાન અમને આપો. હે રાજન, આ પ્રમાણે પોતાનું એકાંતિક ભાવે ભજન કરતા સંતોએ વરદાન માંગ્યા ત્યારે શ્રીહરિએ તથાસ્તુ કહ્યું. હે રાજન, પછી સર્વે સંતો અતિશય વિનયયુક્ત થઈ ધર્મદેવ આદિ સર્વ પ્રત્યે કહેવા લાગ્યા કે હે ધર્મદેવાદિક, તમે સાંભળો, તમે પણ જો અમારા ઉપર પ્રસન્ન થયા હો તો અમારા વિશે તમે આખો ધર્મવંશ સદાય નિવાસ કરીને રહો. હે દેવતાઓમાં ઉત્તમ એવા ધર્માદિક, તમે અમારું અધર્મથી ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ, લોભ આદિક સર્વે અધર્મ સર્ગથી રક્ષણ કરો, આવા પ્રકારના બે વરદાન તમો અમને આપો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે જ્યારે સંતોએ વરદાનની પ્રાર્થના કરી ત્યારે ધર્માદિ સર્વે અતિશય પ્રસન્ન થયા ને સંતોને કહ્યું કે તમોએ જે માંગ્યું તે અમો તમોને આપીએ છીએ, માટે તે પ્રમાણે જ થશે. હે રાજન, પછી શ્રીહરિ તે ધર્માદિકની સાથે પૂર્વવત મનુષ્ય શરીરે દર્શન આપવા લાગ્યા અને ધર્માદિ અદૃશ્ય થઈ ભગવાન શ્રીહરિની સમીપે રહેવા લાગ્યા અને અતિશય વિસ્મય પામેલા સંતોએ મનુષ્યાકૃતિમાં રહેલા શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ રીતે સર્વે સંતોને પોતાના દિવ્ય દર્શનનું સુખ આપી શ્રીહરિ પોતાના નિવાસ સ્થાને પધાર્યા. હે રાજન, હેમંતસિંહ રાજાના ભવનમાં પણ શ્રીહરિ એકાદશીનું જાગરણ કરતા પોતાની સાથે રહેલા પાર્ષદોની સાથે વીંટળાયેલા થકા બાજોઠ ઉપર આવી વિરાજમાન થયા. તે સમયે હેમંતસિંહ રાજા, ઉત્તમ રાજા, સોમલાખાચર, સુરાભક્ત, રતનજી આદિ પાર્ષદો શ્રીહરિના દિવ્ય દર્શનથી અતિશય આશ્ચર્યયુક્ત થયા હોવાથી મંદ મંદ મુખહાસ કરી રહેલા શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે સ્વામીન, કોટી કોટી સૂર્યચંદ્રના પ્રકાશે યુક્ત રાધા લક્ષ્મીએ સહિત તમારું તેમજ ધર્મ ભક્તિ આદિ પરિવારનું જે અમને દિવ્ય દર્શન થયું તે મનુષ્યોને થવું અત્યંત દુર્લભ છે. હે ભગવાન, છતાં પણ અમને થયું તેથી ધન્ય ભાગ્યશાળી એવા અમને ખૂબ જ આશ્ચર્ય થાય છે. હે રાજન, પાર્ષદોએ આટલું કહ્યા પછી તેઓની વાણી અતિશય ગદગદિત થઈ ગઈ ને નેત્રોમાંથી પ્રેમના અશ્રુઓ ઉભરાવા લાગ્યા. તે જોઈ ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને તેમને કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ ભક્તો, તમે મારું વચન સાંભળો. હે ભક્તો, નરાકૃતિમાં રહેલા શ્રી વાસુદેવ ભગવાન એવા મારે વિશે જે મનુષ્યોને એકાંતિકી અનન્ય ભક્તિ ઉત્પન્ન થાય છે તેઓને તમને જેમ મારું દર્શન થયું તેમ દિવ્ય દર્શન દુર્લભ નથી, તેમાં કોઈ સંશય નથી. મેં શ્રીકૃષ્ણ સ્વરૂપે અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવી મહાભારતમાં રહેલી ભગવદ્ગીતામાં આ જ વાતનું નિરૂપણ કરેલું છે. હે અર્જુન, તું જે મારા સ્વરૂપનું દર્શન કરી રહ્યો છે એ સ્વરૂપનું દર્શન કોઈનાથી પણ કરવું શક્ય નથી. ઇન્દ્રાદિ દેવતાઓ પણ આ સ્વરૂપના દર્શન કરવાની મનમાં નિરંતર ઝંખના કરે છે, છતાં તેમને દર્શન થતા નથી. હે અર્જુન, તું જે મારા આ વિશ્વરૂપના દર્શન કરી રહ્યો છે તે દર્શન વેદાધ્યયનથી, તપથી, દાન કે યજ્ઞ યાગાદિકથી પણ શક્ય નથી, કારણ કે તે સર્વેમાં મારી એકાંતિકી ભક્તિ હોતી નથી. હે અર્જુન, હે પરમતપ, તે જે આ મારું દિવ્ય દર્શન કર્યું છે તે તો એકાંતિકી ભક્તિથી શક્ય થયું છે, અને તે ભક્તિથી જ તત્વપૂર્વક મારું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એકાંતિકી ભક્તિથી જ મારામાં અતિશય ગાઢ અનુરાગયુક્ત ધ્યાન પ્રાપ્ત થાય છે. શ્રીહરિ કહે છે, હે પાર્ષદો, મહાભારતના ઉદ્યોગ પર્વમાં રહેલા સનત સુજાતના ઉપાખ્યાનમાં પણ છેલ્લા અધ્યાયમાં કહેલું છે કે એકાંતિક ભક્તિની યોગનિષ્ઠાવાળા ભક્તોને જ મારા સ્વરૂપનું દર્શન થાય છે, એમ વારંવાર પૂર્વે મેં કૃષ્ણાવતારમાં કહેલું છે. મારા એકાંતિક સંતોની જે નિષ્કપટ ભાવે સેવા કરે અને મારી એકાંતિકી ભક્તિ કરે, એ જ જીવ કાળ અને યમના ભયથી, કર્મ અને માયાના બંધનથી મુક્ત થાય છે. ભગવાનની ભક્તિએ સહિત જ અનુષ્ઠાન કરેલા બ્રાહ્મણાદિક વર્ણોના ધર્મો, બ્રહ્મચર્યાદિક આશ્રમોના ધર્મો, તેમજ અનુલોમ પ્રતિલોમથી જન્મેલા અન્ય જાતિના ધર્મો કે પછી ત્યાગી સાધુઓના ધર્મો અવિનાશી ફળને આપે છે, પણ ભક્તિરહિત જો આચરણ કર્યા હોય તો ભગવાનને તેનો કોઈ સંબંધ નથી. તેવી જ રીતે યજ્ઞ, દાન, વ્રત, જપ, સ્વાધ્યાય, તપ, તીર્થ, દેવતાઓની ઉપાસના, પૂર્ત કર્મ, સાંખ્ય, યોગ અને નિયમોના પાલનનું અવિનાશી ફળ તો ભગવદ્ ભક્તિમાં જ રહેલું છે. ભગવાનને રાજી કરવારૂપ ભક્તિનો સંબંધ રાખ્યા વિના સર્વે ક્રિયાનું ફળ મળે તો પણ નિષ્ફળ જ જાણવું, કારણ કે તે અવિનાશી નથી હોતું. હે પાર્ષદો, ઇતિહાસ પુરાણોનું તાત્પર્ય એક ભગવદ્ ભક્તિમાં જ રહેલું છે. સર્વે શાસ્ત્રોના સારરૂપ એવા શ્રીમદ્ ભાગવત શાસ્ત્રનો પણ આ જ અભિપ્રાય છે કે ભગવાનની ભક્તિ વિના કરેલું સર્વે વ્યર્થ છે. હે પાર્ષદો, આવા મહિમાવાળી એકાંતિકી ભક્તિ તમારા સર્વેમાં રહેલી છે, તેથી જ તમને ધર્મદેવાદી સહિત મારું દિવ્ય દર્શન થયેલું છે એમ જાણો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પાર્ષદોને કહ્યું તેથી તેઓ અતિશય રાજી થયા, ને ભગવાન શ્રીહરિના જ એક ચરણકમળનો આશ્રય કરનારા તે સર્વે પાર્ષદો પ્રણામ કરીને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. આમ કરતા શ્રીહરિએ બારસના દિવસે નિત્ય કર્મની સમાપ્તિ કરી અનેક બ્રાહ્મણોને ભોજન કરાવી પોતાના પાર્ષદોની સાથે પારણા કર્યા. પછી જયાબા અને લલિતાબાની સાથે ઉત્તમ રાજાએ ભગવાન શ્રીહરિને પોતાના ગઢપુરમાં પધારવાની બહુ જ પ્રાર્થના કરી, તેથી શ્રીહરિએ પણ ગઢપુર પધારવાની મનમાં ઈચ્છા કરી. હે રાજન, તે જાણી હેમંતસિંહ રાજા તત્કાળ શ્રીહરિની સમીપે પધારી નેત્રમાં પ્રેમના અશ્રુઓ વહેવડાવતા ગદગદ કંઠે રોમાંચિત ગાત્રવાળા થઈ બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પંચાળા ગામે શ્રીહરિએ સર્વને ધર્મ દેવાદીએ સહિત પોતાનું દિવ્ય દર્શન કરાવ્યું એ નામે 22મો અધ્યાય પૂર્ણ થયો.